અચેતન અવિનાશી છે, અચેતન અવિનાશી છે, બંને જોડે છે. બંને હોત ને તો વિના આત્મા સમજાવી કહ્યું કે બોલે હવે અચેતન કયું કહેવાય? બોડી શરીર શરીર હે શરીર શરીર અને ક્રોધ માન માયા લોભ એ બધું ક્રોધ માન માયા લોભ અહંકાર જ્ઞાન બુદ્ધિ ચિત્ત મન એ બધું મન ને ચેતન છે કે અચેતન છે? ચેતન તો પછી મૂળ ચેતન થયું ને આ ચેતન થયું તો પછી આ ચેતન જ પકડીને રહેવા તો પેલા ચેતન કો આવશે સાહેબ રહે એટલે સાંભળી લો, ક્રોધ માં ચેતન નથી, માન માં ચેતન નથી, લોભ માં ચેતન નથી, માયા માં ચેતન નથી, બુદ્ધિ માં ચેતન નથી, અહંકાર માં ચેતન નથી, મન માં ચેતન નથી, ચિત્ત માં ચેતન નથી અને દેહ માં ચેતન નથી. તેના આધારે ચાલે છે એકો પ્રાણ, પ્રાણ પ્રાણ ના આધારે, પ્રાણ ના આધારે તો આ મશીન એવી ચાલુ થઈ જાય છે. તો ક્રોધ માન માયા લોભ કઈ પ્રાણ ના આધારે થતો નથી. અહંકાર ક્રોધ માન માયા લોભ એ પ્રાણ ના આધારે થતો નથી. ચાલો કહ્યું ને એ કેના આધારે થાય? મન, મન ના આધારે, મન ના આધારે. મન ચેતન છે તારે? એટલે આત્મા, મૂળ આત્મા ચેતન સ્વરૂપે છે. મૂળ આત્મા એ અચળ કહેવાય છે, અચળ અચળ. અને વ્યવહારાત્મા સચર કહેવાય છે. કેવો? એટલે સચરાચર આત્મા છે. કેવો છે? સચર કી રીતે થયો આ ચેતન વગર? અહી વાંટી પડે લોકોને સચર થયો કઈ રીતે? દાદા આત્મા ને આત્મા ના સ્પર્શ થી પાવર ઉત્પન્ન થાય છે. શું થાય છે? પાવર, પાવર. ત્યાં બેટરી હોય ને તેની મેં ટાઈમ તેલ મૂકીએ અને દબાવીએ તો લાઈટ થાય. શું થાય? બત્તી થાય. અને એનું એક બેટરી પછી 3 મહિના પછી આપણે દબાવતા લાઈટ નથી થતી. એનું શું કામ? ઉડી જાય. શું કહે છે? ઉડી જાય, ઉડી જાય. શું ઉડી જાય? પાવર. પાવર ઉડી ગયો નહી, પાવર વાપરી ગયો. ઉડી જતા બીજો તારે ઉડી જાય. પાવર અથવા તે વાપરી ગયો. સમજો ને, જે આપણે તો વાપરીએ તો વપરાય. 12 મહિના સુધી એવું ચાલે. સમજો ને, હવે એ પાવર છે જો આટલું કામ કરે છે લાઈટ આપે છે તેવું. આ મન વચન ને કાયા ટાઈમ બેટરીઓ ચાર્જ થયેલી છે. આત્માના એ ચાર્જ થઈ ગયેલી છે, પાવર આવ્યો છે. એટલે આ પાવર ચેતન છે. કેવું છે? ચેતન, પાવર. પાવર ચેતન કેટલા ટાવર છે? જેવો વાપરે એવો પાવર ઉડી જાય પછી. સમજો ને, આ મૂળ ચેતન નથી, પાવર ચેતન છે. સમજાયું તમને? આટલું જો ખ્યાલમાં, આટલું જો ખ્યાલમાં હોત ને તો આ લોકો ખ્યાલનો આત્મા ફોરી કાઢ્યો હોત. પણ લોકો શું માને છે કે આ જ ચેતન છે. આ વને વને સીધો કરો અને વને સ્થિર કરો અને વને આને નિરાહારી બનાવો. શું કહે છે? શું કે છે રાધેશ્યામ ભાઈ? નિરાહારી બનાવો, પદ્માસન વાળું એ ગુનો નથી, એ મનને એકાગ્ર કરવાનો સાધનો છે. પણ એને એ એમ જ જાણ છે કે આત્મા ને અને સ્થિર કરીએ એટલે આત્મા પ્રાપ્ત છે. આ તો પાવર આત્મા છે, તારી મહેનત નકમી જશે. તમે એમ કહ્યું પાવર હાથમાં છે, પાવર હે જેટલો વાપરો ત્યાંથી વહેલી ખાલી જાય છે. ઓછો વાપરો મળી ખલાય પણ ખાલી થવાની, અમુક અમુક બધા દૂધી જ રહે પછી ઉડી જાય. મને અત્યારે કઈ બેટરીઓ છે ત્યાં બેટરી વપરાયા કરશે અને આ સંસાર તમારો ચાલ્યા કરશે અને નવી બેટરીઓ ઉભી થઈ રહી છે, નવી બેટરીઓ ચાર્જ થઈ રહી છે અને આ જૂની ડિસ્ચાર્જ થઈ રહી છે. તમે કહ્યું ગમે ચાર્જ થઈ રહ્યું, તમે કે ડિસ્ચાર્જ થયેલું ગમે શું કે છે? પછી શું કહ્યું ચાર્જ થયા પછી આપડે શું થાય ડિસ્ચાર્જ કરવું પડશે. ચાર્જ ને ડિસ્ચાર્જ બે માંથી મુક્ત થવાનું, ચાર્જ અને ડિસ્ચાર્જ બંને માંથી મુક્ત થવાનું છે. બંને માંથી, એક માંથી નહીં. મેં તો આ બધાને કહ્યું કે એક માંથી મુક્ત થઈ જાઓ, બે માંથી મુક્ત થઈએ તો આજે આ બધા સંસાર છોકરા આપણા ઘરનો બહેરા બહેરા છોકરા શું થાય ને સર, એ નારિયેલ લટકાવવા પડે બધું. નિયળે તો લાવો પડે સંસારમાં જે પહેણ્યા છોકરો એમને આશરો આપ્યો, આશરો આપી ચાલ્યા જઈએ ચાલે? આપડે આશરો આપ્યા પછી ચાલ્યા જઈએ ચાલે? ના ચાલે, આશરો પૂરો કરવો પડે. એટલે ડિસ્ચાર્જ પૂરું કરવાનું અને ચાર્જ બંધ કરવાનું. શું કરવાનું? ડિસ્ચાર્જ એ ઇફેક્ટ છે અને ચાર્જ એ પોઝિટ છે. શું છે? પોઝિટ. કોઝિજ બંધ કરી દેવા અને એટલે ઇફેક્ટ પૂરી થઈ જશે એટલે શરીર ઉત્પન્ન નહીં થાય. કોઝિજ છે તો ફરી ઇફેક્ટ ચાલુ થાય. સમજાયું થોડું? પૂરેપૂરું વાત સમજી ગઈ? નળ પડી ગયો જો અત્યાર સુધી વાત બધી જોડાયેલી ખોટી નીકળી ને, અત્યાર સુધી જોડાયેલું બધું ખોટું નીકળે ને. જયારે તો ચોકસીને દેખાડશે ત્યારે ખબર પડશે કે આ તો પિત્તાલથી નીકળશે. હું ના ઘરમાં મેળી રાખી દેખાય એના જેવું બફિંગ કરી માટે દાડો કર્યો ને. કોને બનાવ્યું છે આ દુનિયા? હિમાલય કુદરતી છે, કુદરતી છે. અને આ દુનિયા કોને બનાવી? એ કુદરતી, એ કુદરતી છે. અને આપણે બધાને કોને બનાવ્યા? કુદરતી ક્રમ માં છે ને સાયકલ. ના, કુદરતી ક્રમ માં છે સાયકલ. સાયકલ તમારી સાચી છે પણ કુદરત એટલે શું? કુદરતી તમારી વાત સદન સાચી. આ વાત બધાએ કબૂલ કરી કે કુદરત, પણ તમે કુદરત એટલે શું સમજ્યા છો એ કહો. જે તમે સમજ્યા કોને કુદરત કહો છો? તમે પરમ તત્વ ને. પરમ તત્વ ને, પરમ તત્વ ને. એક છે કે બે? એક. ક્યાં રહે છે? સર્વવ્યાપક. સર્વવ્યાપક, સર્વવ્યાપક છે. પછી મંદિરે શું કહેવા છે? મંદિરે શું કહેવા છે? એમાં છે ને સર્વવ્યાપક તો આવી જાય ને, એમાં આવી જાય ને સર્વવ્યાપક. એટલે સર્વવ્યાપક એટલે ત્યાં આવી જાય. ના તો લોકો મંદિરે બધા લોકો જાત્રાએ જાય છે, સર્વ વ્યાપક હોય તો આ બધી સમાજ ના હોય ને, પણ સર્વ વ્યાપક સંદાસ કેવા પછી આપડે સંદાસ કેવા પછી આપણા ઘરમાં છે તે સર્વ વ્યાપકતા નહીં રાખતા કે ભાઈ રસોડું ને બે જુદો રાખીએ છીએ, કઈ વિવેક તો જોઈએ ના જોઈએ. કેમ લાગે તમને? મન ની સ્થિતિ છે ને, મન ની સ્થિતિ કેળવવાની છે ને, એટલા માટે રાખ્યું છે. કે મન ની સ્થિતિ કેળવવાની છે એટલા માટે રાખ્યું છે. મન ની સ્થિતિ કેળવવાની છે એટલે હારું રાખ્યું છે. આ મંદિરો દેરાસરો દૂર જવાનું બરોબર બરોબર, પણ સર્વ વ્યાપક હોય તો, પણ સર્વ વ્યાપક હોય ધંધા ક્યાં બધી તેની પર બધું વિવેક તો જોયું ને. એ સર્વ વ્યાપક જે શબ્દ છે તે સાપેક્ષ શબ્દ છે, ત્યારે લોકો નિરપેક્ષ સમજી બેઠા. શું છે? ખોટું નથી પણ સાપેક્ષ છે. શું છે? અમુક અપેક્ષા એ સર્વ વ્યાપક છે, અમુક અપેક્ષા એ નહીં કે સર્વ અપેક્ષા એ સર્વ વ્યાપક. જયારે આ આખું બ્રહ્માંડ છે આખું, તે તમારી મારી વચ્ચે એટલા બધા જીવો છે કે જરા જીવોથી જ ભરેલું છે. વાંકે દેખાય નહીં, દુર્બુદ્ધિ ના દેખાય એવા બધા જીવોથી જ ભરેલું છે બધું. તે બધું જીવથી ઠાંસી ઠાંસીને જ ભરેલું છે. પણ ભગવાન જીવોની અંદર છે. ક્યાં છે? જીવોની અંદર છે. હવે એ ભગવાન જયારે મનુષ્ય દેહ માં હોય છે ત્યારે પોતે છેલ્લો અવતાર હોય ત્યારે નિર્વાણ પર થાય છે, તે વખતે આત્મા બહાર પ્રગટ થાય છે. આ દેહ છૂટે તીડે ત્યારે આખા બ્રહ્માંડ માં ફેલાય છે, સર્વ વ્યાપકતા થાય છે. તો તેટલો વખત જ પછી નહીં, જે જે પૂર્ણ પુરુષો થયા ત્યારે સર્વ વ્યાપકતા ઉત્પન્ન થાય, પછી આડે દાડે નહીં. એટલે આપણે સંદાસ બાંધવામાં વાંધો નથી આવતો. વિવેક તો જોયું નહીં કર્યું આપણા ઘરે રહોળ જુદું રહે, સંદાસ જુદા રાખીએ છીએ. બધી વાતચીત કરો. હવે તમારે સાક્ષાત્કાર કરવાની ઈચ્છા છે કે સાક્ષાત્કાર સમજવાની ઈચ્છા છે? કરવાની કરવાની કરવાની કરવાની. આપણે અહીં સાક્ષાત્કાર કરી આપશે, અહીંયા આવો તો પછી એક સાક્ષાત્કાર થયા તો જશે નહીં. પણ પછી તમે કહો આ તો મને આ તો વર્ગણ લઈ ગયું, એવું થશે પછી જશે નહીં. ચાલશે પછી જાય એનો દાદા પાકો રંગ કહેવાય. આજ્ઞાઓ પ્રકાશ આપનાર છે એવા તો આજ્ઞાઓ પ્રકાશ આપનાર છે પણ થોડો સમય આજ્ઞા નો પ્રકાશ એ આજ્ઞાને જીવડા મારવાના કામમાં લાગે. બીજાને શું કામમાં લાગે? ખાવડાને રાખ્યા સાથે ખાવા જોઈએ એટલા માટે પ્રકાશ કરે છે. જીવડું બધી કસરત પકડી લે ત્યાં બીજાને શું કામ લાગે? આગળ સરસ આપણા પગમાં કેવું છે લગ્ન લગાવડી બીજી કોઈ વાતચીત કરો શાંતિ લાગે. હવે આ સાક્ષાત્કાર કરવો એટલું જ છે ને? આપણે છોકરાને આપણે લેવા દેવા શું હોય છે તે લેવા દેવા કઈ નહીં. હે કઈ નહીં, એ તો એના સંસ્કાર પ્રમાણે એના જે બે કલાક સુધી આવડી આવી ગાળો દઈએ તો છોકરા શું થાય? બે કલાક સુધી આવડી આવી ગાળો દઈએ તો શું થાય? તો એ હોબો નહી થતો. એ હું તો બોલે સરદાર છું એવું બોલે. છોકરો ના બોલે સરદાર છું ભાવ થઈ જાય. આટલી ગઈ એક કલાક પરીક્ષા કરે કલા આવી બન્યું અને તાકી છે ગઈ હોય તે છૂટે નહી. મારી ના પોતા ના છૂટે, મારી ના પોતા છૂટે. તાકી છે ગઈ સાહેબ, તાકી છે ગઈ હજી કોઈ જગ્યાએ થઈ રહી હોય સંસાર છે ગઈ કઈ છે? હાથી છે ગઈ થઈ નથી હજુ. હાથી હગે નહીં કરી સગા સંબંધી ને મન વચ્ચે કયા સીધું કાપ્યું હોય અને જ્ઞાન લીધા પછી પશ્ચાતાપ થાય છે, પરંતુ એમાંના તે મરી ગયા હોય તો તેમાંના તેમના દોષમાં છૂટવા શું કરવું? ઉપાય બતાવ. દિવસ દરમિયાન અનેક ખરા વિચારો આવવાથી દુઃખ થાય છે, તો અનેક વાર ઝડપી પ્રતિબંધ કેવી રીતે કરવો? હવે આવતો અવતાર દાદા મને સંન્યાસી બનાવે એવો જ ભાવ રહ્યા કરશે તો આ દિશા છે. ભગવાન ઉગડવાળા સન્યાસી કવાળ ઉગડવાળા ગમે તે ગમે તે ગમે તે. અત્યારે હિન્દુસ્તાનમાં સન્યાસી હોય પછી ગર્ભ તો ના બંધા ને દાદા? અત્યારે સન્યાસી હોય ગમે અત્યારે હિન્દુસ્તાનમાં જે હોય દાદા આપણે એના સાથે શું સંબંધ છે? જે હોય આપણે એની સાથે શું સંબંધ? ના પણ હોય પછી માગવી નહી. આપણે તો કઈ થોડા થોડી વસ્તુ છે તે માગવી. દાદા સંસારી ના કર્મ વધારે બંધાય છે હું માનું છું. હા એ તમે સમજ પાડું. કઈ વસ્તુ માગવી આપણે? જે ઓછી બહુ મોંઘી હોય એ માગવી જોઈએ આપણે. એ મોંઘી હોય જો ઘણા સન્યાસી હોય તો એની કિંમત શું? પણ એક બે અવતાર તો જ્ઞાન લીધા પછી આપણે લેવા પડે ને, તો કર્મો તો બંધાય જ જાય છે સગા સંબંધીઓ બધા સાથે. થોડાક ઓછા કઈક અંશે સંસારી કરતા ઓછા, સંસારી કરતા કઈક અંશે ઓછા. ફાઇલો ઓછી હોય ને ચાર પાંચ અવતાર બાકી હે તારે સન્યાસી કે સન્યાસી હિન્દુસ્તાન માં હોવા ગળવા બહુ મુશ્કેલ. ખરેખર એને સન્યાસી કહેવામાં બાકી આ પરમ વસ્તુ બધા બહુ છે. જો જાય તો 1800 સન્યાસી પડવા મુશ્કેલ પડ્યા છે. ગુફાઓમાં કોઈ ક્યાંય ફસાઈ ગયેલા હોય સન્યાસી બહુ મોટા મોટું પદ છે. ચાર પાંચ અવતાર બાકી. હવે તમારા સન્યાસી અવતાર જોયે છે? હા તો બહુ. હવે દિવસ દરમિયાન અનેક ખરા વિચારો આવે છે અને દુઃખ થાય છે. એ વિચારો નું કેન્દ્ર કયું છે? કયા કેન્દ્ર પરથી વિચાર આવે? મનમાંથી. મનમાંથી એટલે ખરા વિચાર આવે, સારા વિચાર આવે તો આપણે તમે જાણતા હશો, તમને અસરકારક ના હોવું જોઈએ. પણ દાદા, પ્રતિક્રમણ તો તાત્કાલિક કરી લેવું જોઈએ. ખરાબ વિચાર આવ્યો તો ખરાબ વિચાર આવ્યો તો તરત તાત્કાલિક પ્રતિક્રમણ કરી લેવું જોઈએ ને. હા, એ પ્રતિક્રમણ તમારે નહીં કરવાનું, આ ભાઈ ને નાયક ને કરવાનું. પ્રતિક્રમણ કરે તો બહુ વિચાર ખરાબ આવે, તો પ્રતિક્રમણ પહોંચી ના ભરાય. કારણ કે વિચારમાં એક ગ્રીસ વગર એટલા બધા વિચાર આવે છે, તે પ્રતિક્રમણ કેટલા કરે. તો તમારે કેવું, એ દાદા ભગવાન આ બધાનું જાતું પ્રતિક્રમણ કરું છું. શું કહેવાનું? પછી બીજું શું છે તમારે કહો? સન્યાસી નો અવતાર આવશે એ વાત તમને કરી આપી. પછી પછી આ દાદા, કોઈને દુઃખ થયું હોય અને મરી જાય, પછી એના માટે કયું છે પ્રતિક્રમણ? કોઈને આપણાથી દુઃખ પહોંચ્યું હોય અને એ પછી મરી જાય તો આપણે એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું? પશ્ચાતાપ થતો એનો. એના નામને અંબાઈને ફોટો યાદ હોય તો ફોટો અંબાઈને કરવાથી ચપવાથી જાય છે. એટલે રહી ખુલાસો કરવાનો પતી ગયા તે બરાબર એના પુરુષાર્થમાં છે. બેને આપેલ રજલાલ ભાઈ ક્યાં છે? વરદલાલભાઈ આવો આવો. બધા મહાત્માઓ છે કે પુરુષાર્થમાં છે? કાચા ને બોલાય ડિવિઝન માં બહુ સારો પુરસ્કાર છે. મેં જોયું ગીતામાં કહ્યું છે કે અભ્યાસ કરતા જ્ઞાન રૂડું, ધ્યાન રૂડું જ્ઞાન થી. અભ્યાસ કરતા જ્ઞાન ને શ્રેષ્ઠ કહ્યું છે અને જ્ઞાન કરતા ધ્યાન ને શ્રેષ્ઠ કહ્યું છે. આ જ્ઞાન આપો છો તે સાથે જ્ઞાન ને સમજણ, ધ્યાન કરવાથી મોક્ષ ના મળે? ગીતામાં કહ્યું છે એ જ્ઞાન થી ધ્યાન ઉત્પન્ન થાય છે. ગીતામાં જે જ્ઞાન કહ્યું અષ્ટાંગ યોગ નું, તેમાં પોતે ધ્યાતા અને મોક્ષ એ પોતાનો ધ્યેય, ધ્યાતા પોતે મોક્ષ એ પોતાનો ધ્યેય. એ ધ્યાતા ધ્યેય નું કર્મકાર થવું, એનાથી ધ્યાન ઉત્પન્ન થાય. બે એકાગ્રતા થાય કે ધ્યાન ઉત્પન્ન થાય, એ ધ્યાન થી વિજ્ઞાન ઉભું થાય. શું થાય? ધ્યાન થી વિજ્ઞાન ઉભું થાય. અને એ ધ્યાન થી વિજ્ઞાન ઉભું થાય, વિજ્ઞાન થી મોક્ષ છે. તો આ મેં તમને સીધું વિજ્ઞાન આપ્યું છે, ધ્યાન કરવાનું રાખ્યું છે. સીધું વિજ્ઞાન આપ્યું છે. ધ્યાન કરવાનું ભાઈ મુશ્કેલીઓ આવે ને ભાઈ, હા ભાઈ જાત જાત તું દેખાય નહીં, આપડે જોવા છું જે દેખાય છું. શું એટલે એના કરતા બધી બાજુ મૂકી દીધી અને આ ધ્યાન થી વિજ્ઞાન ઉભું થાય. વિજ્ઞાન મેં તમને સીધું આપ્યું અને તે ફરજ એ કામ કરે છે. જ્ઞાન તો હજુ લેવાનું છે. હા, રહી લેજો, આ રવિવારે લઈ લો, એટલે તમારું ધ્યાન ધ્યાન બધું આવી છે. પછી બીજું કશું પૂછવું છે? ભણવા માટે વકીલ કે ડોક્ટર થવા માટે બાળમતી માં જાય છે, નહીં કે બાળમતી માં રહેવા માટે જાય છે. એવી રીતે જપ એ બધું બાળમતી છે, એમાંથી કોક દાડે સિદ્ધિ મળશે. કે છે શું કે છે? પોતાની પત્ની સાથે ગમે એટલું ભાવાત્મક વલણ રાખવા છતાં સંઘર્ષ જ ઉત્પન્ન થાય છે, તો ત્યાં શું ઉપાય કરવો? સંઘર્ષ ના થાય શું પણ એના માટે કઈ માર્ગદર્શન આપો. એ લડન આપણે બંધ કરી દેવું. સ્ટોપ, બધી રેલવે બંધ છે. એમાં દોષ કોનો છે? ભાઈ નો છે કે ધણી નો છે? એ તો હવે ત્રીજી વ્યક્તિ જ નક્કી કરી શકે ને. આપણે આપણી જાતના તો ન્યાય ના બની શકીએ. એ તો ત્રીજી વ્યક્તિ જ નક્કી કરી શકે ને. આપણે પોતાની જાતનો ન્યાય કેવી રીતે કરીએ? પોતે પોતાનો ન્યાય પોતે ના કરી શકે. આપણે આપણી રીતે માનતા હોય કે આપણે ભાવાત્મક વલણ રાખીને સત્ય હકીકત સમજાવવાની કોશિશ કરતા હોઈએ, છતાં પણ એ આપણી વાત સાચી છે કે નહીં એ આપણે માનીએ, પણ કદાચ સામેની વ્યક્તિ ના માનતી હોય તો આપણને એવું લાગે કે આપણે ભાવનાત્મક વલણ રાખી અને સાચી વાત સામાને સમજાવવા જઈએ છીએ, પણ એ આપણું વલણ એ સામી વ્યક્તિને ના બરાબર યોગ્ય લાગતી હોય તો આપણને શું ખબર પડે કે આપણે સાચા કે સાચા? સાચી વસ્તુ છે એવું તમને શું રીતે ખાતરી થઈ ગઈ? સાચી વસ્તુ છે એ તમને ખાતરી શી રીતે થઈ? આપણે ભાવનાત્મક વલણ એટલે એમને પોતાને તો ખાતરી નથી, એમ કે છે કે આપણને શું ખબર પડે કે આપણે સાચા છીએ કે નહીં એમ? હા, આપણે દબાણ ના કરવું, આપણે કોઈ સસ્તી વસ્તુ માનવી નહીં. અને એમને કેવું નહીં મારે સાચી છે કે નહીં માનવી ના. એટલે આપણે એમ કેવું કે તમને ઠીક લાગે તો શીખાડો, ના શીખે મારે પાસ તો આપણી કક્ષામાં રહીને જ રહેતા હોય છે. આપણે આપણી પત્ની સાથે ભાવનાત્મક વલણ રાખતા હોઈએ, સારી આપણે આપણી કક્ષામાં રહીને સારી રીતે એની જોડે વર્તન કરતા હોઈએ, છતાં પણ એ નાની નાની બાબતમાં ઉદ્વેગમાં આવી જાય આપણી સાથે, તો તે ઘડી આપણે શું કરવું? એ આપણો છે, એ ઉદ્વેગ કરે છે ને, તેનો યોગ્યતા તમારી છે, એટલો જ એ ઉદ્વેગ કરે, વધારે ના કરે. જેટલા તમે યોગ્ય હોય એટલો જ એ ઉદ્વેગ કરે. તો આપણો છે, આપણે યોગ્ય છે એટલે લઈ લેવાની તાર. કોઈ ભાઈ માન નથી આવતી? માન અપમાન નો સવાલ નથી. એવા સંજોગમાં આપણે પ્રતિકાર કરી ગયા છીએ. એવું નહીં, આપણે સામાન્ય વ્યક્તિમાં કઈ ફેરફાર કરી શકીએ? હા, તમે નોબલ સાહેબ કૃપા થઈ શકે. તમે લોબલ થાય તો ફેરફાર થાય, તમારે જયારે સંકુચ ચિત્તા ફેરફાર નહીં થાય. તમે નોબલ થઈ જાય ફેરફાર થાય. માનસિક ચિંતા બહુ રહે છે, આમ તો ચિંતા દૂર ના થાય પણ આધ્યાત્મિક રીતે કઈ ચિંતા દૂર થાય ખરી? ચોક્કસ થાય, બધું જાય. શું કરવું, શું કરવું જોઈએ? કાલે આવજો, ચોપડી આપીશ કાલે. કાલે આપવાની પણ એક શાસ્ત્ર છે. આપવાની જાણતી વખતે ઘણા બધા મહાત્માઓ ની અનુભૂતિ થાય છે. શાસ્ત્ર જ્ઞાન અને અનુભવ જ્ઞાન, તો કે આપણી આપણી જે આપતવાણીઓ છે એ પણ શાસ્ત્ર જ છે, પણ એ બધા એ વાંચીએ છીએ ત્યારે બધા વાંચનારાઓને એની અનુભૂતિ થાય છે. જ્ઞાન ના લીધું, પૂરું સાંભળો, જ્ઞાન ના લીધું હોય તો બી લોકોને એનો અનુભૂતિ થાય છે. તો આ અનુભૂતિ આપની હાજરી છે એટલે થાય છે કે આપને ગયા પછી પણ એ અનુભૂતિ રહેશે? અનુભૂતિ રહેશે, કારણ કે પેલું જે જ્ઞાન છે પેલું કવિ જ્ઞાન છે ને, એ કવિ જ્ઞાનમાં જ્ઞાનમાં ચેતન ના હોય, ગમી જ્ઞાનમાં ચેતન ના હોય, ત્યારે આ વિજ્ઞાન છે એટલે ચેતન વાળું હોય, એટલે અનુભૂતિ વાળું હોય. આ બધા પુસ્તક વાંચે છે અને જયારે દાદા હવે દેખાય, બીજી બધું દેખાય અને અનુભૂતિ થાય. પણ દાદા જ્ઞાન નથી લીધું એમને પણ થાય, જ્ઞાન નથી લીધું એમને પણ આપવાની આપીએ છીએ ત્યારે એવો અનુભવ થાય. આ જ્ઞાન ના લીધું હોય દાદા તો અનુભવ થાય. એટલે આ આકલ વિજ્ઞાન છે ને, એટલે વિજ્ઞાન સંપૂર્ણ છે, ફૂલસ્ટોપ છે. જ્ઞાન લીધું હોય પેલું જ્ઞાન છે, વિજ્ઞાન નથી. ભગવાને ભગવાન જ્ઞાન સ્વરૂપે બોલ્યા છે, વિજ્ઞાન સ્વરૂપે નથી બોલ્યા. કારણ વિજ્ઞાન સ્વરૂપ બોલવું હોય તો એમાં બધી આઈટમ ના આવે, આત્મા એકલાની જ બાબત આવે. એટલે ભગવાન બધી બાબતો કહેવાની, એટલે જ્ઞાન સ્વરૂપે બોલેલા. એટલે અનુભવ, એ અનુભવ ના થાય, એ જ્ઞાન કરવું પડે આપણે, અને આ સમજવું પડે. હા, પુસ્તક સમજી જાય એટલે ઉત્પન્ન થઈ જાય અનુભવ. એ જ્ઞાન લીધું હોય અને આપને સાંભળ્યા હોય તો આ મોટો એવી પણ અનુભૂતિ થાય. એટલે જ્ઞાન લીધું હોય અને જ્ઞાન લીધું હોય તો જ્ઞાન લેનારને એનો વિશેષ પાછો લાભ મળે ખરો? જ્ઞાન જયારે લીધેલું હોય એ આપતવાણી વાંચે તો એને એમ લાગે કે દાદા જાતે જ બોલતા હોય, તો કે જ્ઞાન લીધેલું હોય ને એ જો આપતવાણી વાંચે તો એને વિશેષ લાભ થાય ખરો? લીધેલું હોય તો એને વધારે લાભ થાય, થાય ને ભાઈ. એને તો લાભ કરવામાં, કારણ કે પોતાનો જે લાભ છે ને એ મારા થઈ ગયું છે માને, એટલે એમાં વિશેષ એની આકાંક્ષા ના હોય. વાંચે ખરો પણ આકાંક્ષા ના, પેલો આકાંક્ષા વાળો હોય કે મારે કઈ દુકાન હજુ મંડાઈ જ નથી, એટલે નવી દુકાન વાળા વાળો હોય. અને અનેક મોટી જાહેર દાદા દુકાન ચાલ્યા કરે, તેમાં આવ્યું તો શું ના આવ્યું તો શું, આકાંક્ષા ના હોય. આકાંક્ષા હોય, જો આકાંક્ષા હોય તો કામ કરી નાખે. કોક અને કોક ને હોય આકાંક્ષા, બધા ક્યાં દુકાન સરસ ચાલે છે, ડિપાર્ટમેન્ટલ સ્ટોર જાણ લીધું. મારે આ અનુભવ વાણી છે, આ અનુભવ વાણી છે, પ્રેક્ટિકલ વાળી છે. આ પેલી જે વાળી છે તે આમ કરે એમ કે છે, એ જ્ઞાન છે, પ્રકાશ છે. પ્રકાશથી બીજી વસ્તુ દેખાડે છે, અને આ તો મને બી વહેતું એ જ કહું છું. આ એટલે સાથ સાથે આવે અનુભૂતિ કહેવાય દાદા. અનુભૂતિમાં એવું છે કે અનુભૂતિ માં વિપરીત મતી ન હોય, એટલે વિપરીત દેખાનારી મતી બુદ્ધિ ન હોય, પણ અનુભૂતિ માં શું મતી ન હોય શકે? એટલે અનુભૂતિ માં વિપરીત મતી દેખાડનારી બુદ્ધિ ના હોય, પણ અનુભૂતિ માં સુમતી ના હોય શકે? સુમતી જ હોય, સુમતી વિપરીત ના થાય, નથી સુમતી જ થાય, સુમતી ના હોય વિપરીત મતી ને તો બધું વિપરીત જ દેખાય. એને એને સોનું સોનું પિક્ચર લાગે અને પિક્ચર હોનું લાગે, વિપરીત મતી ને બધું દેખાય, ઊંધું દેખાય, વિપરીત જે વિપરીત પ્રકારે પાણી છે. સંસારમાં સુખ છે એ પરિણામ શાનું છે? કઈ બુદ્ધિ નું? વિપરીત બુદ્ધિ નું પરિણામ. સંસારમાં સુખ છે એ વિપરીત બુદ્ધિ નું પરિણામ છે, કારણ કે તેના જેવું સંસાર સુખ એની જીવેલી આપે તો કૂતરું હાડકું ચાલે અને મહેનત ખૂબ કરે, ખૂબ દબાવે, પણ પોતાના પેઢિયામાંથી દોઈ નીકળે તે જાણે કે અમસ નીકળ્યું, બસ આ દુઃખ છે. એ તમે અમસ સાર આવ્યો પણ નીકળતો હોય તો આ સંસાર ચાલે કરે. અને એક હાડકું હોય ને તે કૂતરાનું આખેર હાડકું લઈને જતો, એવું હાડકું કહી ના રહ્યા, ભક્તો ને કૃષ્ણ દર્શન થાય અને એમને પણ ભ્રાંતિ થાય કે મને કૃષ્ણ દર્શન થયા, રામના દર્શન થયા, તો એ ભ્રાંતિ માં પણ પોતે પોતાનો સ્વાદ લે છે ને આવી રીતે, એવી ભ્રાંતિઓમાં કહેવાતી સાથે. આ ભક્તો છે, ભક્તો એમને એમ લાગે કે મને રામ ના દર્શન થયા, કૃષ્ણ ના દર્શન થયા, એ રીતે પોતે છે તો એ દર્શન નો સ્વાદ ચાખે છે, એ પણ એક જાત ની ભ્રાંતિ જ થઈ ને, પોતે પોતાની જ આનંદ પ્રાપ્ત કરે છે. એક જાત ની ભ્રાંતિ નહીં, સંસાર ભ્રાંતિ છે, ડબલ ભ્રાંતિ છે, ડબલ ભ્રાંતિ છે. પણ એ થોડા ના દેવું છે, કારણ કે એકાગ્રતા રહેતા સાચી રસ્તા ને ભલે ઊંધે રસ્તે રસ્તે, પણ આ થોડા દેવ રમી રમવા જતો રહે ને, સઘળી ખસેડી ના લેવી, સઘળી સઘળી ખસેડી ના લેવાય, સઘળી ખસેડી ના લેવી એમ ના, એના બીજો રસ્તો પકડાવાય ત્યારે પકડાવો, ના પકડી દે રવા દેવું બહુ સારું કરતી ગઈ. આપડે એમ ના કેવું કે આ નવે કરશે ભગવાન, કારણ કે માણસ બહુ વિચાર કરતો કે નકો તમને આમ લાગે છે કે આ કૃષ્ણ મોરલી વાળો હશે એવું લાગે છે, મોરલી ઉતર હોય કેવી રીતે, મોરલી હોય તો આટલા બધા ખોટા ખોટા બધા ખોટા કલ્પિત છે, કૃષ્ણ મોરલી ના વધારે એ પવૈયો નતો, એ પવૈયો નતો, યોગેશ મોરલી વગાડીને ફર્યા કરે એવો એ પવૈયો નતો, પવૈયો નતો, શું સમજ્યા તમે મનમાં માણી બેઠા? મોરલી આ તો દર્શન થાય એટલે હોય, મોરલી એમની વાણી મોરલી હતી, કેવી હતી વાણી? એમની જે વાણી હતી ને એની મોરલી જે હતી તે આ લોકો આવું ના ઉચ્ચાર્યા કરે, અને પછી મારી દર્શન મોરલી હાથે થાય. કેટલાક ને ચક્ર સાથે થાય છે, સુદર્શન ચક્ર પણ દેખાય, કેટલાક ને સુદર્શન ચક્ર ચક્ર દેખાય છે, તે લોકો શું જાણે છે? આ ચક્કર બધા ફરતું ફરતું લોકો માથા કાપી નાખે છે, બોલે આ તો સુદર્શન ચક્ર એટલે સમ્યક દર્શન ચક્ર કે શું કહ્યું? ચક્ર એ સમ્યક દર્શન ચક્ર છે, માણસ ઉધાર રસ્તે આવી જાય, શું કહ્યું? આ તેને આપણે લોકો બહુ ચક્કર થઈ ને એનાથી માણસ લોકો કઈ જાય કે એટલે ભગવાન ને મોટી કરવતી રાખતા છે, ગયેલા લોકો ભગવાન શું કરવતી રાખે આ લાકડા વખત પડી કઈ સ્થિતિ કહેવાય, એમની આંતરિક સ્થિતિ કેવી હોય? યોગેશ્વર કૃષ્ણ ની સ્થિતિ, આંતરિક સ્થિતિ, એમની વિતરાગ અવસ્થા અને એમની સ્થિત પ્રજ્ઞતા, એના વિશે આપ વર્ણન કરો. એ વાસુદેવ નારાયણ હતા અને તીર્થંકરો ના થયેલા પહેલેથી જ કહેલા હતા કૃષ્ણ વાસુદેવ થવા જન્મ પેલો. એટલે એ તો જેથી પેલો અભિજેલ હતા, એટલે એમના માટે બીજું કશું હોય નહી. આ જે લાદુ વેપદ છે એ કૃષ્ણ બાળ કૃષ્ણ છે. શું છે? બાળકૃષ્ણ. એનો જે આચાર, એનું વર્તન, એમની વાણી, એ બધું બાળકૃષ્ણ છે. જે ઇફેક્ટિવ છે એ બાળકૃષ્ણ છે. કોઈ એ તો યોગેશ્વર કૃષ્ણ. શું કહ્યું? આપડે ઇફેક્ટિવ છે એ રાધેશ્યામ છે, અને કોઈ તો તમે જ્ઞાની છો. એવું એમના છે નહી? હા, તો એ યોગેશ્વર, એ યોગેશ્વર ને સમજાય તો આ બાર નો દોષ ના જુએ. લોકો કૃષ્ણ ભગવાન આમ કેમ કર્યું? પછી અર્જુન ને છે અત્યારે આ હવે આ બુદ્ધિજીવીઓ ખરે બુદ્ધિ વાળા, એને શું કે છે? ઇન્ટેલિજન્ટ. બધા ભેગા થયા હતા, બધા શોધખોળ કરી કે દાદાજીને પૂછતા આવજો કે આ કૃષ્ણ ભગવાને જે કર્યું એ ગુનો ના કહેવાય કે છે, કે આ અર્જુન બિચારો ના કે છે કે આ મારા બાપા, મારા મામા થાય, મારા ગુરુ છે, આ મારા સગા થાય, આ મારા ભાઈ થાય, અમને બધાને હું કેમ મારી મારી રાત કરવું? એટલે મારવાની ઈચ્છા નથી. તેને કૃષ્ણ ભગવાને આવું કરીને ચઢાઈ ચઢાઈને મરાવડાયા. એ કૃષ્ણ ભગવાને આવું કેમ કર્યું કે છે? એ બુદ્ધિજીવી બુદ્ધિ પછી મને કહેવાય અમુક માણસ જોડે કે આમાં શું તમારે લાગે છે? એવું નથી, તમને લાગે છે એવું નથી. કૃષ્ણ ભગવાને જે કર્યું છે, કોક ને ગુનો લાગે કે આવું ના કરવું જોઈએ, પણ એમને જે કર્યું છે એ તદ્દન એક્ઝેક્ટ કર્યું છે. કારણ કે એનામાં ક્ષત્રિય ધર્મ પડેલા છે. શું છે? ક્ષત્રિય ધર્મ થી નિવૃત્ત થયેલો પુરુષ નથી અર્જુન. અર્જુન નિવૃત્ત થયેલો હોય તો વાંધો નહીં, પણ એ નિવૃત્ત થયેલો નથી. અત્યારે પછી આવું ત્યાં ચાળા કરી અને ઘેર જાય, અને પછી ઘેર જઈને પેલો દુર્યોધન તારી પછી બોલે આવડી પસ્તડી ના આવે. એના કરતા પહેલે કહી ના થયા, તું ચડ્યા કરે એના નથી. આ તારો બહુ છે, ખરું કહ્યું છે એને. સમજે ને? તારે લોકો અત્યારે સુધી કોઈ દુરુપયોગ ના કર્યો, પણ અત્યારે ઇન્ડિયા જે છે એની શોધખોળ કરી. પૈગંબર સાહેબે પણ તલવાર ચલાવવાની વાત કરી. શું કે છે? પૈગંબર સાહેબે પણ તલવાર ચલાવવાનો આદેશ આપેલો. કોને? પૈગંબર, મોહમ્મદ પૈગંબર. તેને શું કહ્યું? તલવાર ચલાવવા માટે કહ્યું. તલવાર ચલાવ. એવું છે ને? પૈગંબર આપણે